આ સોનાની મગમાળા છે પણ મૂકજે. અલૌકિક વિજ્ઞાન છે, પાંચસો વર્ષ પછી કાપવામાં આવશે. મોટા આ હિન્દુસ્તાન ને કોઈ દાડે કોઈ ગોઠવા જ નથી. આધુનિક ગોઠવ્યા હતા પહેલી વખત બને એક તીર્થંકર અને પાછા છે, પણ તે બહુ જૂજ માણસો. એવું કઈ આખું હિન્દુસ્તાન નહીં, પાંચસો બે હજાર લાખ એક માણસો બાંધે જ નહીં ને, આધીન ઉપર બાંધેલા જ નહીં. પછી મૂર્તિ ને લીધું કે મૂર્તિ વડે નહીં થપકો ના કે નહીં. અને જયારે જુઓ ત્યારે આપણને ઠંડી ઠંડી લાગે, વાંચો વાંચો બધું. અને આ થડે રહી તો હું આવું લાગે. અને પછી માગી માગી જઈએ એટલે પછી વાતો જ કરે એ છે. અને આ દીદી કેવેલો એવો છે ને દાદા, સન્મુખતા એટલે જાગૃતિ કહેવાય. સન્મુખતા એટલે જાગૃતિ કહેવાય. હા, એ જાગૃતિ એટલે જાગૃતિ તો થતી નથી બહુ, પણ સન્મુખતા એટલે પોતાની સિન્સિયરિટી. શું કહ્યું? અમે આપીએ છીએ ને જ્ઞાન લે છે એની સિન્સિયરિટી. જાગૃતિ તો લાયક નથી. જાગૃતિ તો અને મનુષ્યની જાગૃતિ તો હોય છે જ, જીવ અજાગૃત નથી. પણ એનું ખબર જાગૃતિ બધી સંસાર અપેક્ષાનું હોય છે. કેવી હોય એના ધંધામાં એનો પંખ વ્યવહારમાં એનો જાગૃતિ કશી એટલે અમે જાગૃતિ હોય નહીં, પણ સિન્સિયરિટી અમે જે જ્ઞાન આપીએ છીએ ને તમારી સિન્સિયરિટી શબ્દ શબ્દ ચૂકવણી તેમાં એક્ઝેક્ટનેસ બધું. કેટલાક તો ઊંઘી ગયેલા હોય તો મારે પૂરું ફૂલ નાખીને બગાડવા પડે. જાગને જ્ઞાન મળે, કારણ કે આ જ્ઞાન મળે ને તો હું શુદ્ધાત્મા છું, અમને સક્રિય છું, શુદ્ધાંત છે, એવું બોલો ફ્રી રાખે. પેલો મહી જરા આનંદ થાય ને એટલે ઊંઘી જાય જરા. તને તો બહુ ઊંઘ આવતી હતી પછી ફૂલા નાખીને જગાડું કરે. નકામી જશે પછી આ એવું કશું છે ને, જગત ના પણ સિન્સિયર રહેવાની જરૂર જ નથી. તમને જગત પોતે સિન્સિયર જ હોય તમને, તમે આ સિન્સિયર કરો છો. એક નાના એક દાખલો આપું. એક માણસ ને આ ડૂબકી મારી મરી જવું છે તો દરિયો અનફિક્ચર હોય? અનફિક્ચર હોય ખરો? તું જયારે જે વખતે મારું કામ તૈયાર છે એ રીતે આ સંસાર તમારા માટે બધી રીતે તૈયાર છે. તારવા માટે તૈયાર છે, ઉગાડવા માટે તૈયાર છે. એટલે તમારે સિન્સિયર રીતે હતો રાખવાની જરૂર જ નથી. પરસત્તા છે તમારી જે સિંચાઈ રહેશે તે પરસત્તા ના આધારે રહેશે. જય જવું છે કે કેમ હું થઈ ગયો ધીરે ધીરે કરતા જાઓ. વિચાર કરવાની જરૂર નથી ને. એવું આપણને ક્યારે મળીશું એનો વિચાર કરવાની જરૂર નથી. ક્યારે મળીશું એનો વિચાર કરવાની જરૂર હોય તો પછી સાંકડી કોણ બચશે, પછી ક્યાં ઉતારશે, નારિયેળ બચશે કે નહીં, નારિયેળ પાણી વાળા હશે કે નહીં, બધા કેટલી જતા વિચારો કરવા. ચાલો પડે બોલાવો મહિલદામું છે. અને જ્ઞાન થી જ્ઞાની પુરુષ ની પાસે આવો તો થોડીક જાતનું કામ થઈ જાય. પ્રગટ દીવો કહેવાય. બીજીના બાણા બનતી તમે જીતી ગઈ એટલે બીજા બધા એટલે આપડે માં નહીં લીધું હું જીતી ગઈ એ અહંકાર કશું ભાન ના રહે કશું વસ્તુ જે વખતે આપડે બધું જે બુદ્ધિ કામ ના કરે સારા ના કામ ભાગ હોય એટલે આ બધા બધા જગ્યા તો ને શ્રદ્ધા લે એની શ્રદ્ધા એ વિચાર હવે ચાલે તો તે વખતે એડજસ્ટમેન્ટ શું લેવું પડે શું એડજસ્ટમેન્ટ લેવાનું આ બધું આ કરવાનું કે કેવું આ બધું જાણ સુધી ના આવે કે એડજસ્ટમેન્ટ લેવાનું હા આગળ શું કરી રહ્યો છે શું આગળ આપડે જે માનીએ કે હું આ છું એ બધો અહંકાર હું ગુજરાત માંથી એટલો જ નિર અહંકાર બીજું બધું હું આમ પટેલ છું હું આ પચાસ વર્ષનો છું કલેક્ટર છું વકીલ છું જે જે બોલે એ બધો અહંકાર મોટા મોટી વસ્તુ અહંકાર ની દેખાય દાદા મોટા મોટી વસ્તુ અહંકાર ની દેખાય છે અહંકાર હંમેશા અંત થાય આપણે નથી, એમને માટે એક તો ગ્રંથિ પડી ગયેલી છે. એ રાજા પણ કરવા આવ્યા ને ત્યાંથી એ લોકોને બધા એના મનમાં આપણાને ઇન્જિનિયરિંગ કોમ્પ્લેક્સ રહી ગયું છે એના માટે લઘુડા ગ્રંથિ. અને બીજું એક આપણા ભાઈ સ્વભાવ છે, આપણા ઘરમાં વડવાઈ હોય ને તો પારકો માણસ ન્યાય કરે તો એ પારકાને એક્સેપ્ટ કરશે. એવો અહંકાર આપણો ભાડો હોય છે. એટલે આપણી જાત બહુ ડેવલપમેન્ટ ફૂલ ફૂલ છે પણ બહુ માણસું છે. અહીં મનુષ્યમાં આવી પણ આટલા બધા જૈન જૈન થયા પછી કૂતરો થાય. એટલે હું હવે કૂતરો જૈન થયા પછી આટલા આટલા ટીપિંગ ટીપમાં ગજા જોવાય છે કે હા આપણા આપણા આ બધા જૈન વૈષ્ણવ આ બધા બધા વિના કૂતરા ઢગોરા નાકડા બીજે કઈ દેશમાં જતા નથી. કારણ કે બધી પાછો તાપી ભરેલા છે, પાછો તાપી ભરેલા. હા પાછી વિચારો પાછી વિચારો કઈ જોયેલા માણસા માણસા રૂપ રસ ગંધ સ્પર્શ બધું હોય થાય છે. બધા ગુણો સર્વ સમાન છે. રાજી હોય તો ખુશી હોય તો રાજી ખુશી કરતો હોય તો વખતે રાજી ખુશી પતિ તો પતિ પસ્તા હોતા બે નહીં કરતી વખતે આપણે કરતી વખતે દુઃખ નહીં ખરાબ લાગ્યા કરે. હા ખરાબ લાગે કરતી વખતે પછી ખોજ ચાલે તો ખરાબ લાગ્યા કરે. હિંસક ભાવ નથી અને પહોંચતા નથી વાંધીમાં મેન્ટની વાત. બાકી ક્રોધ તો બહુ થઈ ગયો હોય ને તો અજ્ઞાની માણસ પછી પસ્તાવો થાય બધા કારણ બહુ ખોટું થઈ ગયો પણ એ ચાલે નહીં સમજે ને. પછીનો પસ્તાવો એ પુણ્ય બાંધે છે. શું છે પુણ્ય બાંધે પછી? હા પણ આ તો પ્રતિ વખતે જ બધું થઈ રહ્યું છે. તો પોતે કર્મયાકાર નહીં એટલે એ કર્મ ફરી બંધાયા જ નહીં. એ પાછું ફક્ત કોગણામાં અડચણ કરી ઉઠાય તો આપણે જાણવું જોઈએ કેવું પડે અંદર એટલે કઈ પ્રતિક્રમણ કરી લે. બેનને કેટલું દુઃખ થયું છે બેનનું પ્રતિક્રમણ કરે છે એ બધું કરે છો પ્રતિક્રમણ. ઘરમાં વાતાવરણ કેવું રહે છે? ઘરમાં સારું. હવે ખેંચ ના રે બહુ, પણ મોહ ખરો થોડો ઘણો. મૂર્છિત ના, મૂર્છિત તો મૂર્છિત તો ન જ કહેવાય દાદા. જાગૃતિ હોય, આ જાગૃતિ જાગૃતિ રહે. આમ વ્યવહાર વાત કરીએ પછી નાટક ને કઈ, પણ અંદર જાગૃતિ રહી જોઈએ કે આ કોઈ કોઈ બાપ નહીં, કોઈ છોકરો નહીં. આત્મા છે, આત્મા છે, રહેવું જોઈએ. શું રહેવું જોઈએ? વ્યવહાર એટલો જ કરવાનો કે બાપ થયો તો માટે છોકરા ને ધક્કા નાખી, છોકરા ખરાબ લાગે. છોકરો થયો છે માટે બાપ ના ધક્કા ખાજે, નહીં તો ખોટું દેખાય. એટલો વ્યવહાર જાણવા માટે છે, બાકી બાપ થી કોઈ હોય જ નહીં. વિવેક વિવેક ચૂકવાનું નથી, વ્યવહાર વિવેક. પેલા તો મૂર્છા થી બધું રે, કેટલી જગ્યાએ તો હજુ જાય ચાડા, આખા ઘરમાં પછી બોલે જ નહીં કોઈ. એક જણ તો આવ્યો હતો બેંક નો મેનેજર, દાદા હું તો કશું એક અક્ષરે આવા ટીમમાં જેથી કહેતો નથી, કહેતો છોકરાને બૈરાને કશું. શું કહે? તું આ બધા ઘરના હું તો બારીશ કરું, તું આવું કહી શું કૃપા નહીં શીખવાડ્યો? શું શીખેલા? તું કહીશ નહીં એમ કહી, કશું નહીં બોલવાનું હું નહીં. છોકરા શું લાગુ કરે, હું આવું કશું શીખેલા? દાદા મને ઈરામ આપી દે છે, મારી પાસે આવું કઈ વાત કરી છે? ઈરામ મળતો હોય છે, છોકરાને વળવું પડે, ભાઈને બેસે તો કહેવા પડે. પણ લૌકિક નાટકી ભાષામાં કરવું પડે. કેવું નાટકી ભાષા? ઠંડક થી ગુસ્સો કરવાનો નાટકી ભાષા એટલે શું? ઠંડક ની સાંકળ ખેંચી ને ગુસ્સો કરવાનો. આવું નહીં રહેવાનું, એવું તો બાયડો રહ્યા છે, બાયડો નહીં રહેતા. ઝઘડી કે ઝઘડી કુદાકુદ કરતી, ઝઘડી જેવો છું. છોકરાને એમ તો લાગુ છે કે મારા બાપા છે, એવું ના લાગુ છે? પછી છોકરા બોલે બોલે પછી તું માંથી આવ્યો હોય છોકરાને આપણે પૂછીએ કેમ છે તારા પ્રોફેસર, કે મહેતાજી મારે ને ભણાવે. એ શું કે છે? મારો પણ ભણાવો કે છે. શું કે છે? એટલે હા બધું મારી પાસે ઇનામ લેવા આવ્યો તો હું તો ફોટો દેખાય બેંક નો મેનેજર હતો. છોકરા કશું ના બોલે એની વ્યવહાર હતા. કદાચ એને એમ હશે કે બોલીશ તો વધારે ઝઘડા થશે કે કદાચ ખોટું લાગશે, ના બોલે એવું એવું પણ ના રહેવાય. પણ એને આપણે કઈક શીખવું જોઈએ, મારે આ શું કર્યું, આવું મને આવડતું નથી સંસારમાં. હું તો સગડી પેટ રહું છું, સગડી બોલતી નહીં, એમ હું બોલતો નથી. એમ કે ચાલતું તો બોલવું પડે. તો બોલે તો પછી ઘરમાં અસંતોષ થાય, ઝઘડા થાય તો શું કરવું? ઉકેલાવું જોઈએ મારે કેવી રીતે બોલવું, કેવી રીતે વાતચીત કરવી. ઠંડક દાખલો બોલો. આપણે પેલી કહ્યું ને, નાટકી ગુસ્સો એટલે ઠંડક ની સાકર કહે છે, પછી ગુસ્સો કરવો. હા, તો એનો જરા દાખલો સમજાવો. દાખલો આપો. એ કઈ રીતના કરવાનું? તમારે આવે ને, એ તો અંદર જ્ઞાન નતું લીધું. આપડે જ્ઞાન લીધેલું હોય તેના માટે પ્રશ્ન નથી, પણ જ્ઞાન લઈ લીધું હોય તેને શીખવું જોઈએ. હું એને શીખવાડું શું કહ્યું, જ્ઞાન લીધું એને કઈ શીખવાની જરૂર નથી. આ તો જ્ઞાન ના લીધું હોય ને એને કઈ કે આ જાણવું હોય કેવી રીતે જગત માં વર્તવું જોઈએ, ડ્રામેટિક વર્તવા માટે એને આવું આવું પદ્ધતિ હોવી જોઈએ. ઉગ્રતા તો દેખાવી જ પડે. છોકરા મૂછો ક્યાં છે તાર શું કરવું? બાબો મૂછે કેમ કરતો? આજે તો એમ જ ચાલે દાદા, આજે એમ જ ચાલે. એટલે આપણે